શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 21 યોગના વિઘ્ન, તેનાથી બચવાના ઉપાય, સાત ધારણા, આઠ ઐશ્વર્ય તથા યોગીની મુક્તિ. દત્તાત્રેયજી કહે છે, આત્મસાક્ષાત્કારના સમયે પુરુષની સામે જે વિઘ્ન ઉપસ્થિત થાય છે તેનું સંક્ષિપ્તમાં વર્ણન કરું છું, સાંભળો. તે સમયે તે સકામ કર્મ કરવા ચાહે છે અને માનવીય ભોગોની અભિલાષા કરે છે. દાનના ઉત્તમો ઉત્તમ ફળ, સ્ત્રી, વિદ્યા, માયા, સોના ચાંદી વગેરે ધન, સોના સિવાયનો વૈભવ, સ્વર્ગલોક, દેવત્વ, ઇન્દ્રત્વ, રસાયણ સંગ્રહ, તેને બનાવવાની ક્રિયાઓ, હવામાં ઉડવાની શક્તિ, યજ્ઞ, જળ અને અગ્નિમાં પ્રવેશ કરવો, શ્રાદ્ધો તથા સમસ્ત દાનોનું ફળ તથા નિયમ, વ્રત, ઇષ્ટપૂર્ત તથા દેવપૂજા વગેરેથી મળનારા ફળોની ઈચ્છા કરે છે. જ્યારે ચિત્તની આવી અવસ્થા હોય તો યોગી તેને કામનાઓ તરફથી હટાવે અને પરબ્રહ્મના ચિત્તમાં લગાવે. આવું કરવાથી તેને વિઘ્નોથી છુટકારો મળી શકે છે. આ વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરી લીધા પછી યોગીની સામે ફરી બીજા બીજા સાત્વિક, રાજસ અને તામસ વિઘ્ન ઉપસ્થિત થાય છે. પ્રાતિભ, શ્રાવણ, દેવ, બ્રહ્મ અને આવર્ત આ પાંચ ઉપસર્ગ યોગીઓના યોગમાં વિઘ્ન નાખવા માટે પ્રગટ થાય છે. આનું પરિણામ બહુ કટુ હોય છે. જ્યારે સંપૂર્ણ વેદોના અર્થ, કાવ્ય અને શાસ્ત્રોના અર્થ, સંપૂર્ણ વિદ્યાઓ અને શિલ્પકળા વગેરે આપમેળે યોગીની સમજમાં આવી જાય તો પ્રતિભાથી સંબંધ રાખવાના કારણે તે પ્રાતિભ ઉપસર્ગ કહેવાય છે. જ્યારે યોગી હજારો યોજન દૂરથી પણ બધા જ શબ્દો સાંભળવા અને તેમના અભિપ્રાયને સમજવા લાગે છે ત્યારે તે શ્રવણ શક્તિ સાથે સંબંધ રાખવાથી શ્રાવણ ઉપસર્ગ કહેવાય છે. જ્યારે તે દેવતાઓની જેમ આઠે દિશાઓની વસ્તુઓ પ્રત્યક્ષ જોઈ શકે છે ત્યારે તેને દેવ ઉપસર્ગ કહે છે. જ્યારે યોગીનું મન દોષના કારણે બધી રીતે આચાર ભ્રષ્ટ થઈને નિરાધાર ભટકે છે ત્યારે તે ભ્રમ કહેવાય છે. પાણીમાં ઉઠતી ભમરીઓની જેમ જ્યારે જ્ઞાનનું આવર્ત બધી બાજુ વ્યાપ્ત થઈને ચિત્તને નષ્ટ કરી નાખે છે ત્યારે તેને આવર્ત નામનો ઉપસર્ગ કહેવાય છે. આ મહાઘોર ઉપસર્ગોથી યોગ નષ્ટ થઈ જવાના કારણે સંપૂર્ણ યોગી દેવતુલ્ય હોઈને પણ વારંવાર આવાગમનમાં ભટકે છે. તેથી યોગી પુરુષ સિદ્ધ મનોમય ઉજ્જવળ કંબલ ઓઢીને પરબ્રહ્મ પરમાત્મામાં મનને લગાવીને સદા તેનું ચિંતન કરે છે. પૃથ્વી વગેરે સાત પ્રકારની સૂક્ષ્મ ધારણાઓ છે જેમને યોગીઓ મસ્તકમાં ધારણ કરે છે. સર્વપ્રથમ પૃથ્વીની ધારણા છે. તેને ધારણ કરવાથી યોગીને સુખ પ્રાપ્ત થાય છે. તે પોતાને સાક્ષાત પૃથ્વી માને છે, તેથી પાર્થિવ વિષય ગંધનો ત્યાગ કરી દે છે. એ જ પ્રમાણે તે જળની ધારણાથી સૂક્ષ્મ રસનો, તેજની ધારણાથી સૂક્ષ્મ રૂપનો, વાયુની ધારણાથી સ્પર્શનો તથા આકાશની ધારણાથી સૂક્ષ્મ પ્રવૃત્તિ તથા શબ્દનો ત્યાગ કરે છે. જ્યારે પોતાના મનથી ધારણા દ્વારા સંપૂર્ણ ભૂતોના મનમાં પ્રવેશ કરે છે ત્યારે તે માનસી ધારણાને ધારણ કરવાના કારણે તેનું મન અત્યંત સૂક્ષ્મ થઈ જાય છે. એ જ પ્રમાણે યોગવેતા પુરુષ સંપૂર્ણ જીવોની બુદ્ધિમાં પ્રવેશ કરીને પરમ ઉત્તમ સૂક્ષ્મ બુદ્ધિને પ્રાપ્ત કરે છે અને પછી તેને ત્યાગી દે છે. અલગ જે યોગી આ સાતે સૂક્ષ્મ ધારણાઓનો અનુભવ કરીને તેમને ત્યાગી દે છે તેને આ સંસારમાં ફરી આવવું પડતું નથી. જીતાત્મા પુરુષ ક્રમશઃ આ સાતે ધારણાઓના સૂક્ષ્મ રૂપને જુએ અને ત્યાગ કરતો જાય. આમ કરવાથી તે પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. રાજન, યોગી પુરુષ જે ભૂતમાં રાગ કરે છે તે તેમાં આસક્ત થઈને નષ્ટ થઈ જાય છે. તેથી આ સમસ્ત સૂક્ષ્મ ભૂતોને પરસ્પર સંબંધ જાણીને જે એમને ત્યાગી દે છે તેને પરમ પદની પ્રાપ્તિ થાય છે. પાંચે ભૂત અને મનુષ્ય બુદ્ધિના આ સાતે સૂક્ષ્મ રૂપોનો વિચાર કરી લીધા પછી તેમના પ્રત્યે વૈરાગ્ય થાય છે, જે સદભાવનું જ્ઞાન રાખનારા પુરુષની મુક્તિનું કારણ બને છે. જે ગંધ વગેરે વિષયોમાં આસક્ત થાય છે તેનો વિનાશ થઈ જાય છે અને તેને વારંવાર સંસારમાં જન્મ લેવો પડે છે. યોગી પુરુષ આ સાતે ધારણાઓને જીતી લીધા બાદ જો ઈચ્છે તો કોઈ પણ સૂક્ષ્મ ભૂતમાં લીન થઈ શકે છે. દેવતા, અસુર, ગંધર્વ, નાગ અને રાક્ષસોના શરીરમાં પણ તે લીન થઈ શકે છે, પરંતુ ક્યાંય પણ આસક્ત થતો નથી. અણીમાં, લઘીમાં, મહિમા, પ્રાપ્તિ, પ્રાકમ્ય, ઈશિત્વ, વસિત્વ અને કામ વસાયિત્વ આ આઠ ઈશ્વરીય ગુણોને જે નિર્વાણની સૂચના આપનારા છે યોગી પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ રૂપ ધારણ કરવું અણીમાં છે અને શીઘ્રથી શીઘ્ર કોઈ કામ કરી લેવું લઘિમા નામનો ગુણ છે. સૌના માટે પૂજનીય થવું મહિમા છે. જ્યારે કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય ન રહે તે પ્રાપ્તિ નામની સિદ્ધિ છે. સર્વત્ર વ્યાપક હોવાથી યોગીને પ્રાકામ્ય નામની સિદ્ધિની પ્રાપ્તિ માનવામાં આવે છે. જ્યારે તે સર્વ કંઈ કરવામાં સમર્થ ઈશ્વર થઈ જાય છે ત્યારે તેની તે સિદ્ધિ ઈશિત્વ કહેવાય છે. સૌને વશમાં કરી લેવાથી વશિત્વની સિદ્ધિ થાય છે. આ યોગીનો સાતમો ગુણ છે જેના દ્વારા ઈચ્છા અનુસાર ક્યાંય પણ રહેવું વગેરે બધા કામ થઈ શકે તેનું નામ કામ વસાયિત્વ છે. આ ઐશ્વર્યના સાધનભૂત આઠ ગુણ છે. મુક્ત થવાથી તેનો કદી જન્મ થતો નથી, તે બુદ્ધિ અને નાશને પણ પ્રાપ્ત થતો નથી, ન તો તેનો ક્ષય થાય છે અને ન પરિણામ. પૃથ્વી વગેરે ભૂત સમુદાયથી ન તો તેને છોડી શકાય છે, ન તે ભીંજાઈને ઓગળે છે, ન બળે છે અને ન સુકાય છે. શબ્દ વગેરે વિષયો પણ લોભાવી શકતા નથી, તેના માટે શબ્દાદિ વિષય છે જ નહીં. ન તો તે તેમનો ભોગતા છે અને ન તેમનાથી તેનો સંયોગ થાય છે. જેમ અન્ય દ્રવ્યોથી મળીને ટુકડે ટુકડા થયેલું સુવર્ણ જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે તેનો દોષ બળી જાય છે અને તે શુદ્ધ થઈને પોતાના બીજા ટુકડાઓ સાથે મળીને એક થઈ જાય છે. એ જ પ્રમાણે યત્નશીલ યોગી જ્યારે યોગાગ્નિમાં તપે છે ત્યારે અંતઃકરણના બધા દોષ બળી જવાના કારણે બ્રહ્મ સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે. પછી તે કોઈથી અલગ નથી રહેતો. જેમ અગ્નિમાં નાખેલો અગ્નિ તેમાં મળીને એક થઈ જાય છે તેનું તે જ નામ અને તે જ સ્વરૂપ થઈ જાય છે. પછી તેને વિશેષ રૂપે અલગ કરી શકાતો નથી. તે પ્રમાણે જેના પાપ બળી જાય છે તે યોગી પરબ્રહ્મની સાથે એકતાને પ્રાપ્ત થઈ જતા પછી ક્યારેય તેમનાથી અલગ થતો નથી. જેમ પાણીમાં નાખેલું પાણી તેની સાથે મળીને એક થઈ જાય છે તે જ પ્રમાણે યોગીનો આત્મા પરમાત્મામાં મળીને તદાકાર થઈ જાય છે. અધ્યાય 21 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.